Men. Human beings. એમ કે છે કે મનુષ્ય સિવાયના બીજા બધા પ્રાણીઓ છે એ બધા પ્રામાણિક છે, એમનામાં કઈ, અને એમની પાસે જે લાઈફ હોય એ લાઈફ બહુ સારી રીતે જીવે છે, એમને ડુપ્લિમેસી પોલિસી નથી, કઈ નથી કે છે. આ મનુષ્ય સિવાયની યોનિમાં મનુષ્ય ના ગુણો અને પ્રાણીઓ ના ગુણો, પેલી વાત કહી ને આપડે કે 33% ને 32%, તો કે એ રીતે આ બીજી બધી યોનિઓ ના પણ આમ ગુણો સારા હોય છે. બત્રીસ ટકા નાપાસ થયેલો હોય તે છતાં મનુષ્ય જેવો દેખાય ને જાનવર હોય, અને 33% પાસ થયેલો હોય તે જાનવર જેવો લાગે મનુષ્યમાં આવે. 33% પાસ વાળા આપને દેખાય નહિ, દેખાયા દેખાય એમથી સાર ઝઘડા મત કરો. એક રૂપિયા કે બદલે 2 રૂપિયા માંગે ને તો ઇસકો દે દો, નહીં તો શરીર હુઆ થઈ જાય. ઝઘડા કરો અરે કિતના ભી મનુષ્ય જે જેમ કરે ને જો નેચર કા જો ઉસકા પ્લાનિંગ છે ને વો પ્લાનિંગ ફિરાને વાલા નહીં છે. ઉસકા પ્લાનિંગ હૈ એ પ્લાનિંગ ફિરાને વાલા જો પ્લાનિંગ ફિરાવે નહીં તો સબ આદમી આખા વર્લ્ડ મેં એક ભી લેડી ના હોવે, એક ભી ઔરત ના હોવે, સબ આદમી હો જાતા થા. સબકો આદમી બનને કી ઈચ્છા હૈ, ઔરત કો ઈચ્છા હી નહીં રહેતી હૈ, પણ સબ આદમી હો જાતા થા. અગર એમના હાથ માં નહીં કુછ કુછ ભી હાથ માં નેચરલ થી જો એને ઇચ્છા પ્લાનિંગ હૈ, પ્લાનિંગ કે માફક હતી ઉસકી પ્લાનિંગ માં ક્યાં ક્યાં ચીજ હૈ કે હિન્દુસ્તાન મેં કિતના બાલ કાટને વાળા ચીએ, કિતના સુથાર ચીએ, કિતના લહાર ચીએ, કિતના મેસન ચીએ, હરેક ચીજ કા પ્રમાણ ઇસકી હાલત પ્લાનિંગ માં હૈ. वो कोई फिराने वाला नहीं. ये कौन डिसाइड करता है? ये कौन डिसाइड करता है? ये कौन डिसाइड करता है? वो तुझे नेचुरल बाय साइंटिफिक सर्कमस्टेंस एविडेंस है. दैट मींस देयर इज सम प्लानर नो वन हु प्लान. वो हिंदुस्तान हिंदुस्तान में इतना वॉरियर चाहिए, इतना ये चाहिए, इतना इतना छोटे पुलिस वाला चाहिए, નહી તો પોલીસ કી સર્વિસ કોઈ કરે નહી. કિતની ખરાબ સર્વિસ હૈ પોલીસ કી, કોઈ કરના વાળા નહી, કુદરત નહી. પ્લાનિંગ માં કોઈ ફેરફાર નહી કરેગા, ખુદ ભગવાન ભી નહી કર સકતા. પ્લાનિંગ એટલે પ્લાનિંગ, કિતની ઔરતો ચાહીએ, ઇતના આદમી ચાહીએ, સમજ ગયા નહી, ઇતના બાલ કાટને વાળા ચાહીએ, ઇતના કરિયા કામ કરના વાળા ચાહીએ, સુથાર ચાહીએ, ઇતના ઇતના વકીલ ફિલ્ડર ચાહીએ, ઇતના ડોક્ટર ચાહીએ, સબ ઇસકી યાની પ્લાનિંગ માં હૈ સબ કુછ. નહીં તો સબ આદમી ડાક્ટર હો જાતા થા, ડાક્ટર કી કમાણી અચ્છી થી સબ આદમી ડાક્ટર નહીં હો સકતા. કુદરત કી પ્લાનિંગ માં નહીં, પ્લાનિંગ ઉનકા ઇતના હૈ કે હરેક ચીજ હૈ દુનિયા મેં એસા પ્લાનિંગ હૈ, હરેક ચીજ હૈ, મગર અપના પ્રારંભ નહીં હૈ, ઇસકે લે વો ભેગા નહીં હોતા, બાકી હરેક ચીજ હૈ, જીતની તમારી મરજી મેં ઇતની ચીજ ઇતની હૈ. કુદરત કા પ્લાનિંગ બહુત અચ્છા કોઈ કમી જાસ્તી નહીં કરવા વાળા વો પ્લાનિંગ માં રહેના પડતા હૈ મગર ઉસકો જો ઇગોઇઝમ કિયા ઇસકા દુખ પડતા હૈ ઇસકે ઇસકે બદલે મેં દુખ પડતા હૈ નહીં પ્લાનિંગ માં તો જેફા નહીં હોગા યાને યે જો હવાઈ જહાજ ગિર ગયા કુછ 10-15 દિન પહેલે જિસમે 215 આદમી મર ગયે ઇસમે ભી કુછ કુછ પ્લાનિંગ થા એસા લગા એ કહેતે કે હમરો પ્લેન ક્રેશ થયો એર ઇન્ડિયા નું પ્લેન જે તૂટી ગયું 215 જણા મરી ગયા તો એમાં પણ કઈ પ્લાનિંગ હશે ખરું એમ આજે પ્લેન તૂટીને આટલા બધા મરી ગયા પ્લાનિંગ હે પ્લાનિંગ ઉપર કોઈ ચલતા નહીં પ્લાનિંગ ની બહાર કોઈ ચીજ હોતી નહીં એક્ઝેક્ટ પ્લાનિંગ ટુ પ્લાનિંગ વો સબ એ મનુષ્ય કો આશ્ચર્ય હોતા હૈ યે ક્યા હુઆ યે ક્યા દિશા જાનવર કોઈ આશ્ચર્ય નહીં હોતા કિતના ભી ગાય દેખતી હૈ ગદ્દા દેખતા હૈ કોઈ નહીં ચલે જતા હૈ વો ગાય ગધા સબ જાનતા હૈ કે અપની પ્લાનિંગ કે માફક હુઆ ઇસને ક્યા દેખને જા રહા હૈ યે એમનો પ્રશ્ન છે કે ફરજીયાત ને મરજીયાત વસ્તુ વાંચવાની માં વાંચી તો ફરજીયાત સમજાયું પણ મરજીયાત કઈ વસ્તુ છે એ ના સમજાયું મરજીયાત કોને કરવાનું દેખો ને મરજિયાત હૈ નહીં કુછ મરજિયાત તો જબ વો પુરુષ હોતા હૈ જબ મરજિયાત હોતા હૈ પુરુષ હુએ નહીં વહાં તક મરજિયાત હી નહીં હૈ આપ કુછ પુરુષ હુઆ હૈ પુરુષ હુઆ હૈ પ્રશ્ન ના સમજાયો આપકો પ્રકૃતિ ચલાતી હૈ આપકો કોણ ચલાતા હૈ તમારી પ્રગતિ ચલાતી આપ પુરુષ નહીં હુઆ હૈ સમજે ને ઓર પ્રકૃતિ કે પુરુષ દોના જુદા હો જાવે ફિર પ્રકૃતિ એ આપની ફરજિયાત હૈ ઓર પુરુષ મરજિયાત હૈ અબ તુમ મરજિયાત માં આ ગયા હૈ હા પુરુષ હો ગયે મતલબ પ્રકૃતિ કી ફરજિયાત રહેગા પ્રકૃતિ તો કપાલ બન જાય તો ભૂખ લગેગા તરસ ભી લગેગા ડર ભી લગેગા આપ મગર આપકે ખુદ કી મરજિયાત રહેગા હા યે સત્સંગ માં આવી છે કે ફરજિયાત છે કે મરજિયાત છે ઓ હા હા એ તો ફરજિયાત મગર એ ફરજિયાત મરજિયાત વાળા ફરજિયાત હે કેસા મરજિયાત વાળા ફરજિયાત હે ફરજિયાત તો હૈ મગર મરજિયાત વાળા વો ઉસકી મરજિયાત વાળા ફરજિયાત સે નહીં આયા હૈ અભી નહીં હા વો ફરજિયાત હી આયા હૈ સરસ વાક્ય મેં પૂછ્યું કે મારે સત્ય જાણવું છે સત્ય જાણવાની પાસે કેટલું બ્રેન સમજવાનું સમજી દેવા નહી તો બધા સબ દરેક દેશ નો સબ આદમી આદમી ઓરત કોઈ જગત મિલે નહીં ફિર ક્યાં કરે લોગ ડાક્ટરો કાંથી લાવ્યા તો સબ કાંથી લાવ્યા તો જન્મ જ નહીં થાય પછી નહીં થાય આઈ that nature is creativity. Suppose if you sow one seed of rice, you get about 25-30 seeds of rice. So also, now all of that distance will go on, see, mankind should go on. I mean, nature has devised that somebody should be born as male and somebody should be born as female. वो सब नेचर ही चलाता है, समझ गए? भगवान भी नहीं चलाता, नेचर ही चलाता है। वो नेचर भी ऐसा नहीं बोलेगा। आप जो शब्द अभी भगवान जो बोलते हैं, उसका मतलब क्या होता है? भगवान का मतलब कोई एंटिटी है और कोई व्यक्तिमत्व है? भगवान का एक है, भगवान जो शब्द प्रयोग खाई छे तो भगवान शू छे वस्तु, कोई व्यक्ति छे, शू छे भगवान? God is in every creature, whether visible or invisible. वो आपके अंदर बैठा है भगवान, तो आपने कभी देखा नहीं? वही पुरुष है, वही पुरुष है, उसका पहचान हो जावे तुम्हारा काम हो जाता है। There was self realization. इसका दर्शन करने का तुम्हारे तुमको डॉक्टर में दिखाता है भगवान? डॉक्टर में दिखाता है भगवान? नहीं दिखाता। तो आपको दिखाता है इसके अंदर? हाँ दिखाता है। मैंने खबर नहीं थी ना क्या रीत? नहीं आपको ये दिखता है, वो भी दिखता है, ये भी दिखता है, हम भी देखता है। हाँ शायद देखते होंगे सब में भगवान थोड़ा थोड़ा, लेकिन हम नहीं देख सकते। आप जो सकता है पर हूँ नहीं जो सकते, आप जो सकता है पर हूँ नहीं जो सकते। नहीं आप नहीं देख सकते, वो देखना है तो बड़ी बड़ी भारत है। वो देखने देख लिया तो सब पजल सॉल्व हो गया है। The world is the puzzle itself. ये पजल सॉल्व हो जाता है, फिर तकलीफ नहीं रहती। तुम्हारे सॉल्व करने का विचार है? पजल सॉल्व करने का विचार है? कौन पूछता है कि ये जो पजल जो है ये आपको सॉल्व करने का है कि नहीं? मैं बोला कि इसलिए हम बढ़ गए इतना माटे ठीक है, इतना माटे तो आ गई थी। हाँ यहाँ आता रहते जाएगी सुती जाए और आपकी सो जाता है जब ये दुनिया चल रही है। कोई आदमी दारू पी के पढ़ देता है तो भी दुनिया चल रही है, दुनिया खड़ी नहीं रहती एक मिनट, वो चल रही है। कभी ब्रांडी पिया था कि नहीं पिया? ब्रांडी पिया था कि नहीं कभी? तो टाइम भी चलती है संसार, खड़ा खड़ा नहीं रहता वो। तो आप किसी के मगज में हो तौरी में, मगर तो दुनिया चल रही है, वो रुक जाता नहीं। वो कर्म बांधता है तो वो इगोइज्म करता है, इसके लिए जो जानवर की माफक इगोइज्म नहीं करे तो कोई कर्म ही नहीं। वो भाग है कितना जानवर रोज खाता है, एक दो कितना जानवर खा जाता है, इनका खोराक है जानवर खाने का, उनको कुछ करना ही नहीं लगता है। क्योंकि इगोइज्म नहीं करता है, हमने ये किया ना, हमने ये किया ना, मनुष्य तो हमने ये किया, ये किया, ये किया, खराब किया, सारा किया। मनुष्य का मतलब होता है कि जिसको मन होता है उसको हम मनुष्य बोलते हैं। देखिए मनुष्य को, मनुष्य तो जिसको मन होता है उसको हम मनुष्य कहते हैं, जिसको मन होता है उसको हम मनुष्य कहते हैं। हाँ बराबर, मन है उधर मनुष्य, तो मन होने से सब तकलीफ है ऐसा लग रहा है। वो जानवर को भी मन है मगर उसका मन वो लिमिटेड माइंड है जानवर को, और मनुष्य का अनलिमिटेड माइंड है, जानवर को भी मन रहता है मगर लिमिटेड माइंड, बिल्कुल कंप्लीट लिमिटेड है, अने मनुष्य को अनलिमिटेड माइंड है। खुद भगवान हो जावे, खुद अपने खुद ही भगवान हो जावे, इतना माइंड है इनके पास। એમનો વચ્ચે પ્રશ્ન હતો કે તો પછી તો ફિર એ મન હોય એવો બડી તકલીફ હે, મનુષ્ય ને મન છે તો એ મોટી તકલીફ થઈ ગઈ, તો મન તો બહુ ફાયદા કરના વાળા હે, મોક્ષ માં ભી એ લે જતા હે મુક્તિ તરફ। मन मन की क्या है? खाली ग्रंथि है, ग्रंथि कितनी ग्रंथियों का एक है, ग्रंथियों ग्रंथि ट्यूमर, जस्ट अ ट्यूमर, इट्स अ ग्लैंड, ઉનાળા કી સમર સીઝન મેં સમર કી બાત ને આપ ખેત મેં જતા હૈ તો વો જો વાડ હૈ ને વાડ ઉસકી હેડ છે उसके पे कुछ कुछ पता नहीं तो करक देता है, और बारिश में आप ही आप आता है, कहीं आ रहे थे लागे, कहाँ से आता है ये सब इंग्रेडिएंट्स या सीड जमीन के अंदर है, तुम जमीन जमीन ही अंदर जो है बी रहला है, ग्रंथि है अंदर, ग्रंथि तो ग्रंथि ग्रंथि है, उसको पानी बानी मिला तो वैसा मन अपने शरीर में कहाँ भी है ग्रंथि स्वरूप में, तो मन पर आप शरीर में क्या है ग्रंथि स्वरूप है, ग्रंथि स्वरूप है, तो उसको जो वहाँ देखा तो उसको छोटे विचार आता है, नहीं देखा तो कोई हरकत नहीं, देखने का सवाल तो आता नहीं, हम यहाँ बैठे हैं अपना, और थिंकिंग है ध्यान में, देयर इज नो नीड ऑफ एग्जिस्टेंस ऑफ अ पर्टिकुलर बॉडी फॉर यू, सपोज आई एम स्टेइंग हियर एंड माय सन इज इन पुणे सो आई कैन थिंक ऑफ इट, वेरी इंटरेस्टिंग थिंग, एक कैच है ही एक्सप्लेन, एक कैच है के વિચાર કરવા માટે વસ્તુની જરૂર હોતી નથી, હું અહીંયા બેઠો છું ને મારો છોકરો પુણામાં છે તો અહીંયા બેઠો બેઠો ને જોઈ શકું છું, એ અહીંયા જ હોય એવું નથી જરૂર, મન નથી, એ મન નું કામ નથી, એ મન નું કામ નથી, વિચારો ચાલે છે ને, ના વિચારો એ જુદી વસ્તુ છે, અને જોઈ શકો છો એ જુદી વસ્તુ છે, ઇમેજ તો અભી લગતા હૈ જો ઓફિસ પર ચલા આયા હોગા, યે તો થિંકિંગ ઉસકા યહાં નહીં હોને સે થિંકિંગ હો સકતા હૈ, એ કહે છે કે અમારો વિચાર આવ્યો કે ઓફિસ થી આવ્યો છે ઘેર, તો એ અહીંયા નથી તો પણ એ વિચાર તો આવે ને, આવે દેખો ને, તીન તીન આદમી કોલેજિયન હે, કોલેજિયન એક જૈન હે, એક મુસ્લિમ હે, एक क्षत्रिय है, वो तीनों को सर की उम्र है, एक को मांसाहार करने का विचार बहुत आता है, दूसरे को और जैन को बिल्कुल आता ही नहीं, विचार ही नहीं आता, और मुसलमान को बहुत बहुत आता है, खत्री को कम पी आता है और जैन को बिल्कुल नहीं आता है। इसका क्या कारण है? उसकी ग्रंथि नहीं है, उसकी ग्रंथि है ही नहीं, समझा नहीं? जो ग्रंथि है वही विचार आएगा, दूसरा विचार नहीं। विचार तो बहुत जाता है मगर तुम्हारे अंदर जितनी ग्रंथि है इतना ही विचार आएगा, दूसरा विचार नहीं आएगा। ये समझ में आता है आपको? नहीं समझाओ, ग्रंथि बदली समझाओ। क्षेत्र की बात ही है ना, वहाँ अगर आप बोलेगा कि हमारी वार को कुछ वेला नहीं है, कुछ भी नहीं है, हम बोलेगा कि भाई जून जून जून 15 के बाद 15 दिन जाने दो, फिर आपको मालूम हो जाएगा। तो फिर आप बोलेगा कि इतना इतना कुछ है, तो हम बोलेगा कि उसकी ग्रंथि है अंदर। वो कंकोल जो क्या क्या चीज रहती है अंदर, उसमें मिनरल्स होते हैं, उसमें सॉल्ट्स होते हैं, हाँ, और पानी और जो ग्रंथि है वो इसकी बात निकलता है, समझे नहीं? वो पानी का संजोग मिला वो सब निकल जाता है। अब ऐसा सब आदमी को, वो छोटा बच्चा है ना, इसके अंदर भी ग्रंथि है, विषय की ग्रंथि है, सब चीज की ग्रंथि है, समझ गया नहीं? मतलब उसको टाइम नहीं मिला वहां तक ग्रंथि फूटेगा नहीं, उसका टाइम जरा हो जाएगा जब ये ग्रंथि का विचार आ जाएगा। और आपको जो विचार आएगा वो दूसरे को नहीं आएगा, हर एक आदमी की ग्रंथि जुड़ी हुई है। और बॉडी कितना कितना आदमी तो मांसाहार की बिल्कुल ग्रंथि नहीं आती है, नीचे विचार ही नहीं आता है। ज्ञानी पुरुष होता है उसको निर्गंध बोला जाता है। आई एम क्लियर कह रहा है, देखा ऐसी नहीं, देखा ऐसी नहीं, माइंड इज इनविजिबल, इनविजिबल कंप्लीटली, यस। और बट सपोज आई मीन यू आर थिंकिंग, आप अपना निर्गंध शब्द सुना है, निर्गंध निर्ग्रंथ है, निर्ग्रंथ निर्ग्रंथ हैव यू हर्ड? नो ना नहीं सांभरे। और ज्ञानी पुरुष को और बड़ा सदगुरु को निर्गंध बोला जाता, निर्गंध किसकी ग्रंथि नहीं है, उसको विचार नहीं आता है, आप समझना है? उसका माइंड कैसा है? Find out you're angry. Yes. Create your face and find out you're happy. Yes. Effect can be that can be said. Your thoughts could be known. Yes, that can be known. That can be thought, but that cannot be seen by these physical eyes. One can understand. That is understanding. Not seen, but can be said. Can be understood. It can also be. That is human evolution. વાંચ્યું છે કે મનુષ્ય હવે અમુક કાળ પછી એકદમ નાના થઈ જશે, એ વાત સાચી છે? રોતે હૈ પહેલે અવસ્થા થી પછી કાઢી નાખે એકદમ કોઈ ક્યાંથી લે કપડા તે વખત માણસ ને એવું એ છોકરા વિશે બીજું કશું નથી સ્વરૂપ બદલાતું નથી, સ્વરૂપ બદલાતું નથી, આ બોજો તૂટી જાય છે, આ બોજો બટી જાય છે, સંસાર ની ચિંતા ભરી સંસાર અડતું નથી. પછી એમ કે છે કે આ તો મનુષ્ય સ્વરૂપ છે, તો ત્યાં મનુષ્ય સ્વરૂપ ક્યાંથી હોય? આત્મા નું છે એવું એવું સ્વરૂપ છે અત્યારે, એવું છે ત્યાં ત્યાં જાય ને મોક્ષ માં જાય એવું સ્વરૂપ છે અત્યારે. મોક્ષ સ્વરૂપ છે આત્મા ને તમારી અંદર મન દેખાય છે મોક્ષ સ્વરૂપ, પણ તમને ભાન ના આવે ને જ્યાં સુધી જ્ઞાન થાય નહીં ત્યાં સુધી ભાન ના આવે, ભાન ના આવે ત્યાં સુધી કશું બોલું. આત્મા મોક્ષે જાય ત્યારે આપણું સ્વરૂપ કેવું હોય? આપડે આપણો આત્મા મોક્ષે જાય ત્યારે આપણું સ્વરૂપ કેવું હોય, જીવ કેવો હોય? કર્મો થી રહીત મોક્ષ સ્વરૂપ અત્યારે મોક્ષ સ્વરૂપ છે, પણ અત્યારે તમને કર્મો છે ને એટલે તમને જમવા ના આવે, જમતી ને બેસવા ના દે, કર્મ પજવે છે તમને. કોણ પજવે છે? બાકી આત્મા તો મોક્ષ સ્વરૂપ છે. આકાર જ હોતો નથી, આકાર તો આ દેહ છે ને એનો અમુક ભાગ ઓછો થઈ ને પછી એનો ત્યાં ત્યાં જ હોય છે સ્થિર, એનો આકાર નિરાકારી વસ્તુ છે. કેવી છે તમારે મોક્ષ એટલે શું? આત્મા પરમાનંદ માં રહેવું એનું નામ મોક્ષ, આનંદ સંપૂર્ણ આનંદ માં અશાંતિ બશાંતિ કશું જ ના હોય, પરમાત્મા સ્વરૂપ હોય. જે બધા ભગવાન થઈ ગયા એમ તીર્થંકરો એમનું સ્વરૂપ કેવું છે? એમનું સ્વરૂપ મોક્ષ સ્વરૂપ છે, સિદ્ધ સ્વરૂપ છે. શબ્દ માં નામ કહે નિરાકાર ને ક્યાં સ્વરૂપ સ્વરૂપ જ કેવું હશે એમ એમ કેવું દેખાય એ બુદ્ધિ થી ના સમજાય એવું. અત્યારે તમે બુદ્ધિ થી ના સમજાય, આ બધા અમે જ્ઞાન આપેલું તો એમને ખબર પડે કે એનું સ્વરૂપ કેવું છે તે, પણ તમને તો બુદ્ધિ થી સમજવા જાવ ના સમજાય. જ્યાં સુધી બુદ્ધિ હોય ત્યાં સુધી સ્વરૂપ સમજાય જ નહીં, જ્ઞાન થી સમજાય. કેવું? જ્ઞાન. બુદ્ધિ હોય ત્યાં સુધી અહંકાર હોય, ને અહંકાર હોય ત્યાં સુધી સમજાય નહીં. જીવ નિરાકાર થઈ ગયો પછી એને ક્યાં કઈ હોય? જીવ નિરાકાર થઈ ગયો પછી એને ક્યાં કશું હોય? જીવ નિરાકાર થઈ ગયો પછી એને શું કશું ક્યાં હોય? ના, પોતાના ગુણધર્મ છે ને, સ્વભાવ તો છે ને, એનો સ્વભાવ તો છે. હા, આ વાત છે તે તમારે દેખાતી નથી માટે ખબર તો પડે છે ને, વાત છે એવી. વાત છે કે નહીં ખબર નહીં પડતી, એ દેખાય નહીં. એવું આત્મા નિરાકાર છે તત્ બધું, પણ પરમાત્મા છે પોતે જ, એ પોતે જ પરમાત્મા છે. આ બોલે છે તે આત્મા નો, જે બોલે છે આ જુએ છે તે આત્મા નો આપણે છૂટીએ છીએ એમાં દાદા કઈ કરી શકતા નથી, કોઈ કશું કરી ના શકે એમાં. બરોબર, એટલે શું કેવા માંગે છે, શું કેવું છે સ્વરૂપ વગર તો વસ્તુ કોઈ ના હોય. આત્મા નું સ્વરૂપ, પરમાત્મા નું સ્વરૂપ, આ પૂતગલ નું સ્વરૂપ છે ને, ફોટો પડે છે. આત્માનો ફોટો ના પડે. પેલું ચિંતા મટાડવાનું જ્ઞાન ખો, ચિંતા નહીં થતી, ચિંતા થતી નથી, ચિંતા ઉપાધિ કશું છે નહીં, પછી એ ઓછું કરવાનું કરો ને. આને ક્યાં પૂછપુછ કરો, માથા ફોડ ફોડ કરો, પથરા જોડે માથા માર માર કરો. પેલું આ ચિંતા મારે ઓછી થાય એવું કઈ કરો, એવું કઈ કરો ને. આ સ્વરૂપ ને જોઈને પથરા મથુ વધારીએ શું નીકળે, લો નીકળે. આપડે ચિંતા કેમ ઓછી થાય, આ બેન ને ચિંતા ઓછી થઈ ગઈ, એવું કઈક કરો. કઈ ચિંતા ગમે છે, તમને બહુ પસંદ પડે છે. પેલું એવું પૂછો, આવું પૂછો નહીં. આ તમને સમજણ પડે નઈ, હું જવાબ આપું તને સમજણ પડે નઈ, અને માથા ફોડ ફોડ કરો, માથા લો નીકળે. આપડા કર્મ હોય તો ભોગવવા જ પડે ને, આપણા કર્મ હોય તો ભોગવવા જ પડે ને. કર્મ ને, કર્મ ને સમજતા નથી. કર્મ શું છે તે સમજણ પડે છે ને. કર્મ શું છે, શું કર્મ હોય, શું નામ તમારું? ચંદનબેન. તો ચંદનબેને એ જ કર્મ ભર્યા ને. તમે ચંદનબેન છો ને, એ જ કરમ. અને તમે, તમે શું છે બેન નું નામ? શું નિર્મળાબેન. તમે નિર્મળા છો, શું છો પૂછો ને. પૂછો ને. નામ નિર્મળાબેન છે. નામ નિર્મળા છે. નામ નિર્મળાબેન છે. નામ નિર્મળાબેન. કોણ છે? અત્યારે તો મનુષ્ય છે. ના, તમે શું છો? હું શુદ્ધાત્મા છું. એ શુદ્ધાત્મા છે. તમે શુદ્ધાત્મા થયા નથી ને? શુદ્ધાત્મા ક્યારે થવાય? બધા પાપ જતા રહે તારે. તમે તો હજુ પાપ કરો છો. ચંદન બેન થઈને મને ગાળો ભર્યો, મને ભર્યા, મને આમ કર્યું. નામ જાય, નામ જાય ત્યાર પછી પાપ ના બનતા. અહીંયા આવતા રહેજો કોક દાદા. છૂટવું છે કે નહીં છૂટવું? છૂટવાની વાતો કરો ને બધી. આવડી મોટી વાત, સ્વરૂપ શું છે એમ તો આગળ સ્વરૂપ શું છે. અમને જે સમજણ ના પડતી હોય તમને જ્ઞાની પુરુષ ને ના પૂછીએ? ના, આવું ના પૂછાય. પૂછાય આપણને કામ લાગે એવું. આ કાલે કામ લાગે ને, તમે વડોદરા સ્ટેશન થી અહીં આવવું હોય તો ટિકિટ માંગો ને એમ કે છે કે અહીંથી મુંબઈ ગયા પછી પ્લેન ની ટિકિટ કેટલા વાગે મળે, ફોન કેટલા વાગે મળે. અરે ભાઈ, અહીં અહીંની ટિકિટ માંગો તો એક વાર મુંબઈ જાવ પછી ટિકિટ મળે. સમજ પડી ને. એટલે પેલી ચિંતા ઓછી થાય એવું કઈ કરો. અહીંયા આવતા રહેશો ને, દર્શન કરવાથી શાંતિ થાય. શાંતિ કરવી છે ને. બધું પૂછાય આપણે, પૂછવાનું હતું ને. આત્માનું સ્વરૂપ છે, પૂતગલ નું સ્વરૂપ છે, એના માટે તો જ્ઞાન દેવું પડે ત્યારે સ્વરૂપ સમજાય. જ્ઞાન લીધું નથી ને જો તમે, એવું આ જ્ઞાન લેવું પડે. આવતા રહેજો અહીંયા આગળ. ક્યાં રહે છે બેન? 31/1/1978 જયંતિલાલ શાહ ને ત્યાં વડાલા. પૂછવાનું હતું કે આ જીવ નો ધ્યેય શું છે? આ જીવ ને ધ્યેય દુઃખ રહિત દશામાં રહેવું, દુઃખ ના હોય એ જગ્યા રહેવું. દુઃખ ગમતું નથી, આથી સુખ સુખ ગમે છે. અને તે સુખે પાછું આવું આવા ટેમ્પરરી સુખો નથી માંગતો, પરમાનન્ટ સુખ જોઈએ છે. કેવું સુખ જોઈએ છે? પરમાનન્ટ મોક્ષ એટલે પરમાનન્ટ સુખ. તમારે પરમાનન્ટ સુખ ની જરૂર ખરી? અમારી બધી જે માન્યતા હોય બધી સાપેક્ષ હોય. હા સાપેક્ષ, શુદ્ધ ના હોય વાતાવરણ ના હિસાબે, શુદ્ધ ના હોય એટલે બધી રોંગ હોય. સાપેક્ષ માન્યતાઓ છે, અમારી માન્યતાઓ સાપેક્ષ. પ્રાપ્તિ કે લીએ, ઈશ્વર પ્રાપ્તિ કે લીએ સબ તત્વો કો મારના ચાહીએ યા સબ તત્વ સાથ મેં રખના ચાહીએ? બધા તત્વો ને મારી નાખવા જોઈએ કે બધા તત્વો ને સાથે રાખવા જોઈએ? સાથ રાખને કારણે અગર જબ હમ સબ તત્વો કે સાથ મેં હૈ, અગર હમ સબ તત્વો મેં ઇસ વાતાવરણ મેં રહેતે હૈં, તો જિસ તરહ સે આપને કહા ઉલઝન, હર તરહ કી ઉલઝન, હર તરહ કા મુકાબલા, હર તરહ કા મોકા મિલતા હૈ. મેં જોર સે બોલતા હું આપકે લિયે, આપ બુરા ન માનીએ. હા ઉસકે લિયે, ઇસી કારણ સે કુછ ના કુછ કારણ બનને સે ઈશ્વર પ્રાપ્તિ મેં બાધા પડ જાતી હૈ. ઓર અગર હમ સબ તત્વો સે મુક્ત હો જાતે હૈ, સબ ઇચ્છાઓ કો માર દેતી હૈ, તો મેં સમજતા હું ઈશ્વરી માર્ગ યા ઈશ્વરી પ્રાપ્તિ યા મુક્તિ યા મોક્ષ મેં બાધા નહીં પડતી. બધી ઈચ્છાઓ ને મારી નાખી હૈ, ફિલ ધ ડિઝાયર. ઈચ્છાઓ ઈચ્છાઓ તો બંધ કરી નાખી, ઈચ્છાઓ બંધ કરી નાખી, ઈચ્છા કી જરૂર નહીં. અગર જો બોલતા હૈ કે મુક્તિ કી ઈચ્છા થી, મુક્તિ કી મેં ક્યાં બોલતા હું કે જો આદમી કહેતા હૈ કે ઈચ્છાઓ કો પેદા હી નહીં કરો, લેકિન ઈચ્છાએ નજર આતી હૈ તો અપને આપ પેદા હો જાતી હૈ. આપને ખુદ હી પેદા હો જાતી હૈ. ઈચ્છાઓ કો કોઈ પેદા નહીં કરતા હૈ, પેદા નહીં કરતા હૈ. ઈચ્છાઓ કો તો કર્મ કે દ્વારા પેદા હોતા હૈ. હા બરોબર બરોબર હૈ, વહાં સે ઈચ્છા ચાલુ હો જાતી હૈ. ઇસીલિયે કહેતા હું જિસ તરહ સે મેં યહાં પર દેખા કે સબ લોગ ભેલપુરી ખાતે હૈ, તો મેરી ભી ઈચ્છા હોય. અગર મેં ઇસ વાતાવરણ મેં નહીં આતા તો મેરી ભી ઈચ્છા નહીં હોતી. તો ઈચ્છા ને કબ જન્મ લિયા? જબ મેં ઇસ વાતાવરણ મેં આયા. તો કહેને કા મકસદ યે હૈ કે ન વાતાવરણ મેં રહો, ન ઈચ્છા કો પેદા કરો. મેં સહી હું કે ગલત હું? દેખો ને, એક દફે જો જાણને કી વસ્તુ જાણ લીયા, ફિર કોઈ ઈચ્છા નહીં, ઈચ્છા નહીં રહેતી. સમજે ને, આપણે ખુદ જે જાણને કી વસ્તુ વો મિલ ગયા આપણે, ફિર કોઈ ઈચ્છા રહેતી નહીં. પણ ખાના કોણ ખાતા હૈ, ફિર જાણ લીયા, ફિર આપણે ખુદ ખાતે ખુદ ખાતા નહીં. આપકા બાત સહી હૈ કે એક ટાઈમ જિસને જાણ લીયા કે બાદ ઈચ્છા નહીં હોતી ખાને કી, લેકિન કુછ વક્ત બાદ ફિર ઈચ્છા પેદા હોતી હૈ. જિસ તરહ સે આપને એક દો મિનટ પહેલે થોડી ખાંસી કી, लेकिन आपने इच्छा नहीं की, लेकिन खांसी की कुछ कारणों से, और कुछ वक्त के बाद, अभी 2 मिनट के बाद फिर खांसी हुई, तो आपने इच्छा नहीं की, लेकिन अपने आप हुई, कुछ कारणों से हुई। वो डिस्चार्ज है अपने खुद की से, खुद का ये नहीं है। देखो आप खुद कौन है, पहला ऐसा तलाश करने का, जिसने दूसरा फिर क्या होता है, चार्ज बंद हो जाता है, डिस्चार्ज खाली रहता है। आप समझ में आता है ना, जहाँ तक खुद की नक्की नहीं किया, खुद का रियलाइज नहीं किया, वहाँ तक चार्ज होता है और डिस्चार्ज होता है। जब चार्ज हो भी जाता है, जिस तरह से आपने बोला चार्ज हो जाने के बाद फिर डिस्चार्ज नहीं होता है, इसी तरह से आदमी पहाड़ पे चढ़कर भी अगर वो पीछे देखता है तो वो गिर पड़ता है, उसको पीछे देखने की जरूरत नहीं है, वो पीछे देखने का, मुड़ करके देखने का शब्द है। तो इसी तरह से ये वातावरण और जो कर्म और जो डिस्चार्ज आप कहते हैं, वो पीछे देखने का ये एक शब्द है। आप की करने के लिए आया हूँ, आपका दर्शन लेने के लिए आया हूँ और आनंद पाने के लिए आया हूँ। तो कहने का मकसद ये था, मेरा जो आपने पूछा सवाल, तो मैंने इस सवाल का 20 साल से टक्कर खा रहा हूँ, एक दिन का नहीं है, 20 दिन का नहीं है, 20 महीने का नहीं है, 20 साल से देख रहा हूँ कि जिसने जब तलक अपनी इच्छाओं को नहीं मारा है, अपनी इच्छाओं को खत्म नहीं किया है, तब तक उसको वो आनंद प्राप्ति नहीं हो सकती है और न ईश्वर प्राप्ति हो सकती है। अगर वो कहता है ईश्वर प्राप्त चुकी है, तो वो खुद को भी अंधकार में रखता है और वो को भी रखता है। तो ठीक है, मतलब जो ईश्वर प्राप्ति तो जब रियलाइज हो गया, मतलब ईश्वर प्राप्ति हो गया, फिर हो गया, फिर क्या करने का? रियलाइज होने के बाद भी फिर भी वो तत्वों को नहीं, कुछ करने की जरूरत ही नहीं, कोई है नहीं। एक दफे रियलाइज हो गया, फिर खलास हो गया। आपका शब्द बहुत सुंदर है, ऐसे में कई लोगों से मिल चुका हूँ जिन्होंने रियलाइज किया है, वो बताते हैं कि हमने रियलाइज किया है। रियलाइज होता ही नहीं, कभी किसी को नहीं हुआ है वर्ल्ड में, किसी को नहीं हुआ है। वो जो रियलाइज बोलता है नहीं, वो सच्चा रियलाइज नहीं है। वही मैं पाने के लिए आपके पास आया हूँ। नहीं, मगर वो सच्चा रियलाइज नहीं है जो बोलता है नहीं, और रियलाइज इसको नाम बोलता है कि फिर कुछ भी आप करो तो आपको कर्म नहीं लगता है, डिस्चार्ज नहीं होता है, फिर कुछ भी करो चार्ज नहीं होता है। आप समझे, इसको रियलाइज बोला जाता है। और कभी चिंता नहीं होती, कभी चिंता नहीं होती, कभी शांति नहीं जाती, समाधि नहीं जाती, इसको नाम रियलाइज। वो आपकी कृपा से, आपकी आशीर्वाद से, ये सब कुछ बनों की आशीर्वाद से और पुण्य से कुछ हमने भी कुछ पाया है, कुछ आप जैसों से मिला है गुण। बराबर, वो जो आप कहते हो मैं समझ गया, लेकिन जो आपसे मुझे मालूम करना था कि सेल्फ रियलाइजेशन के बाद भी, जिसको बोलते हैं साक्षात्कार, साक्षात्कार के बाद भी मैंने कई ऐसे सद्पुरुष जिनकी मुझे न निंदा करनी है न उनके बारे में सोचना है, लेकिन उसके बाद भी उनको शांति नहीं मिली है, वो फिर भी इस वातावरण में घूमते हैं। होता ही नहीं कभी साक्षात्कार, किसी को होता ही नहीं। वो चाहे तो हिमालय में पड़ रहे कि कुछ भी करे, तो साक्षात्कार होने वाला है। तो वो कब होता है? नहीं होता है, ज्ञानी पुरुष मिले जब होता है, जब लाइट होता है, फुल लाइट इससे होता है। वो लाइट बिना कैसा करेगा साक्षात्कार? नहीं, वो कब होता है, कैसा होता है, वो मैं पूछना चाहता हूं। पुरुष मिल जावे, ज्ञानी पुरुष कभी होता है, हजारों साल एक आध आदमी ज्ञानी पुरुष करके रहता है, वो मिल जाए अपना काम को जाता है, नहीं तो नहीं आता है। सब बहुत बड़ी गलत बात है सबकी, कि हमको साक्षात्कार हुआ, हमको ये हुआ, सब गलत बात है। क्रोध मान माया लोभ सब है इसमें, आप समझ गए ना। और रियलाइज तो बात और है, वो रियलाइज हो गया तो भगवान ही हो गया, फिर दूसरा क्या करना। रियलाइज एक दफे हो गया, फिर भगवान ही खुद ही हो गया। वो तो कहते हैं कि रियलाइज हो चुका है, साक्षात्कार हो चुका है और हम खुद आनंद में है, लेकिन फिर भी दिखता है कि वो आनंद में नहीं है, क्योंकि जो वातावरण में बैठे हैं वो राम बिलीफ है, वो सब राम बिलीफ है। कई ऐसे हैं जो कि उनको हमने कुछ पाया है, हमको हमने कुछ देखा है, राम बिलीफ है। सिर्फ हिंदुस्तान में कितनी राम बिलीफ है और बाहर भी राम बिलीफ है, वर्ल्ड में कितनी भी राम बिलीफ है। वो राम बिलीफ से चलता है, जब कर्म करने का बंद हो जाता है, चार नहीं।